એ તો દીક્ષાલેખ છે, પછી એને તમે કઈ રીતે વાવો છે તમારા. એ કે છે દીક્ષા મતાર્થીઓ એક તરફ છે અને દીક્ષા લેનારા જે છે એ તો દીક્ષા લે છે, પણ પછી એમને કઈ તરફ વાળો એના ઉપર આધાર રહે છે. હું આપની પાસે આવ્યો છું, હવે આપ મારું કઈ રીતે વાળો તમે આપના ઉપર. એ કે છે હું આપની પાસે આવ્યો એટલે હવે આપ મને કઈ તરફ વહન કરો એ આપના ઉપર આધાર છે. બરાબર છે, પણ આ દીક્ષા એ દીક્ષા ખાલી પોપટ રામ રામ બોલે તેથી કરીને પોપટ ને ફાયદો સમજણ પડે એના જેવી આ દીક્ષા છે. આના જેવી દીક્ષા છે ભગવાન ને દીક્ષા તો દીક્ષા આપે ને ત્યારે આખે દ્રષ્ટિ ફરી જાય. અમે દીક્ષા જ આપીએ છીએ ને, બીજું શું કહીએ છીએ, અમે દીક્ષા જ આપીએ છીએ. એમનું કેવું એમ છે કે રામ બોલીએ તો અંદર ના વાઇબ્રેશન તો ફરી જાય ને. રામ બોલીએ તો વાઇબ્રેશન શું થાય, ફરી જાય ને. પછી હા ફરી જાય, પણ તમે મૂળ જગ્યાએ ના પહોંચે ને, મૂળ જગ્યાએ પહોંચે ને. એની દ્રષ્ટિ બદલાઈ જાય છે, આત્મદ્રષ્ટિ બની એની બદલાઈ જાય, સમજો ને. અને પછી પોતે બોલાવડાવતા હતા દીક્ષામાં કે એગો મે સાસુ બાપા નાન દંતર સંજો તેસા અમે બાહિરા ભાવા સર્વે સંજોગ લક્ષણા સંજોગ ભૂલા જીર્ણ પત્તા દુઃખ પરંપરા તમા સંજોગ સંબંધમ સર્વમ તીવ્ર વસી એ વસાઈ દેવડાતો બધા, સમજો ને. હવે અત્યારે આ તો નથી સંજોગ સમજતા, સમજો ને. આ દ્રષ્ટિ જાતે ભરી ને મિથ્યા તો દ્રષ્ટિ ને મિથ્યા તે દ્રષ્ટિ વાળો છે તે દીક્ષા આપનાર. જે દીક્ષા આપે છે એ જો મિથ્યાત્વ દ્રષ્ટિ વાળા ના હોય તો પછી આ મુશ્કેલી ઉભી ના થાય. હા પણ એ સમ્યક દ્રષ્ટિ હોય ને તો જ્યાં જેવી દ્રષ્ટિ વાળો હોય તેવો તેવો છે તેનો શિષ્ય થાય. એટલે કહું છું ને એમાંથી શિષ્ય નો એ જ દ્રષ્ટિ જાય જે દ્રષ્ટિ વાળો. આ તો એવું છે ને કે એ કર્મના ઉદય ભોગવે છે. આ દીક્ષા રહે છે એ કર્મના ઉદય ભોગવે છે ખાલી, ત્યાગ કર્મના ત્યાગ કર્યો તે એમાં કરના ઉદય ભગવાન નર્યા કસાય ને મારી ભંતરે ભંતરે ભંતરે અજ્ઞાન સાથે ને એટલે મેરું કસાયનું વાતાવરણ જામેરું હોય. જો માન અપમાનની બહુ પડેલી હોય એ બધું એની જ પડેલી હોય. આખો દાડો જૈના જ માન અપમાનની કરવામાં આવે છે, તેની જૈના કરવામાં આવે છે માન અપમાનની. જો જરાક અપમાન થાય તે પેલા તો સાઈડ મળી દે. એટલે આને ભગવાનનો ધર્મ કહેવાય જ નહીં. અને કસાય નથી જતા ને, પણ જે વખતે લોકોને કસાયો વધુમાં વધુ પ્રિય થયા, કસાયો વધુ ને વધુ પ્રિય છે, વધુમાં વધુ કસાયો પ્રિય છે. એ તો મૂળ ધંધો વેપાર નો કસાય નો વેપાર છે ને. કસાયો ખરી રીતે પ્રિય ના હોય પણ અજ્ઞાનતા પ્રિય થઈ પડ્યા. શું થયું અજ્ઞાનતા ખરી રીતે કસાય એટલે શું, પાંચ આત્માને દુઃખ થવું. કસાય એટલે આત્માને પીડા કરનારી વસ્તુ એ બધા કસાય કહેવાય. આત્માને જે પીડા કરે ને એ બધા કસાય કહેવાય. સમજવા નથી માંગતા એટલે કસાય ક્યાંથી જાય તમારી પાસે? કસાય સાચા કસાય સાચા કે આપણા જ્ઞાન માં કેવી રીતે જાય? તમારે થોડું નથી તો કેવી રીતે જશે? દીક્ષા આપે ને તેના મિથ્યા જો ગાંઠ તૂટી તૂટી જાય એમની મિથ્યાથી હોય. દીક્ષા આપે તો દીક્ષાના જ્ઞાનથી જ છે તેની મિથ્યાત્વની ગાંઠ તૂટે. એના ત્રણ ભાગ થઈ જાય. એક મિથ્યાત્વ મોહની, મિશ્ર મોહની અને સમ્યક્ત મોહની, એવી ત્રણ ભાગ થઈ જાય. જ્યાં દીક્ષા બધા તૂટી જાય ત્યાં. હવે એમાં મિથ્યાત્વ મોહની મિશ્ર મોહની હોય ત્યાં સુધી એને સંકેત તરીકે ચલાવી દે છે. સમ્યક્ત મોહની તો જાય નહીં. સમ્યક્ત મોહની જો જાય તો સમય ખાય સંગીત થાય. એક જણ મોહની છે, સમ્યક્ત એ મોહની છે. શું છે? સહાયક સંકેત થાય. તમને સહાયક સંકેત થયેલું, સહાયક સમ્યક તો મોહની ગયેલી એટલે તમને સહાયક સંકેત થયેલું. શું થયેલું? સમ્યક તો મોહની નો અર્થ શું છે? કે એ કયા પ્રકારનો મોહ? આત્મા શું છે એ જ જાણવાનો મોહ છે. ને નિરંતર આત્મા કેવો હશે ને શું હશે, કેવો હશે ને શું હશે, એ જ જાણ, એ જ વિચાર. તો એ એક પ્રકારનો મોહ ગણે ભગવાને. શું કરે? શરીર માં રહે છે. શું કરે? તો એ પોતે રહેતો નથી, એ તો ફસાઈ ગયો છે. એ ભાઈ ફસાય છે. છૂટવું કેમ? તે જાય છૂટાતું નથી, તેથી તો રસ્તા ખોવાડે પડે. કેમ કરી છૂટાય આવે? માન્યતા થી બંધાઈ ગયો છે કે મને આ શું નામ તમારું? હીરાબેન. હીરાબેન? હીરાબેન હું હીરાબેન છું. આની બેન થયું, આની મામી થયું, આની કાકી થયું, બધું માન્યતા મને ગયું છે. બધું તે છૂટતું નથી. બધું કેતો નહી લે, પણ માન્યતા માંથી મને ગયેલું છે છૂટતું નથી. એ રોંગ બિલીફો છે. શું છે? રોંગ બિલીફો. એટલે સંસારના આવવાથી જન્મ લીધા છૂટી જાય. એટલે નીલે પછે આ બધી બિલીફો છૂટી જાય. એટલે નીલે પછે છૂટી ગયો. આજે હું મરી ગયો એટલે છૂટી ગયો. ઠીક છે, કેસે હું આજે મરી ગયો તો છૂટી ગયો? આત્મા કશું છૂટાય? આત્મા છૂટી ગયો, કશું છૂટાય નહીં. છૂટવાનો માર્ગ એટલો જ કે પોતે પોતાનું જ્ઞાન કરો. પોતે પોતાના જ્ઞાન માં આવો, ભાન માં આવો તો તૂટજો. નહી તો તમારી પોતે પોતાના ભાન માં જ નથી. કે છે કે હું હીરાબેન છું, અને મામી થયું, અને કાકી થયું, બેફાન પણ બોલે છે. આત્માને કર્મ વળગેલા છે એટલે એટલે આત્માને કર્મ વળગેલા છે. ના, આ બોલવાથી જ કર્મ બંધાય છે. વળગેલા છે એકલા નહી, જૂના જૂના છૂટે છે, નવા બંધાઈ રહ્યા છે. હું હીરાબેન છું કેતા ની હાથે કર્મ બંધ. અને રસિકભાઈ, હું રસિકભાઈ છું બોલે કર્મ ના બંધાય. અમે એમ તમે હું હીરાબેન છું બોલ કર્મ બંધાય. બેન કે છે એવું તો ક્ષણે ક્ષણે દિવસ માં કેટલી વાર થાય છે? એવું તો દિવસ માં ક્ષણે ક્ષણે કેટલી વાર થાય છે? આખું ક્ષણે ક્ષણે. રાતે શું કર્મ થાય છે? રાતે ઊંઘ માં કર્મ બંધાય છે. તો પછી આમાંથી ક્યારે છૂટી જાય? જૂના છૂટતા જાય છે, નવા બંધાય. તો પછી અમારી ક્યારે છૂટી જાય? અમે આ જયારે જ્ઞાન આપીએ ને સ્વરૂપ નું ભાન થાય ને પછી પછી છૂટતા છૂટવા મળે. તમને પોતાને ખબર પડી આવે છૂટવા મળે. આવો બોજો ઘટી ગયો છૂટવા મળે એવું પોતાને ખબર પડી જાય. 60 વર્ષ થયા રસીબેન જ્ઞાન આપ્યા. કેટલી વાર તો છૂટી જાય. આ પોતાને છૂટા પડા જેવું જ લાગ્યા કરે. સમજો ને, સંસારમાં રહેશે છોકરા હાથે રહેશે તો છૂટા પડા જેવું લાગે, મુક્તપણા જેવું જ લાગ્યા કરે. એટલે કૃપાળુદેવ કહ્યું છે ને, જે મોક્ષ દાતા એવા જ્ઞાની પુરુષ હોવા જોઈએ. મોક્ષ નું દાન આપવા જ્ઞાન મેળવવા માટે શું કરીએ? જ્ઞાન મેળવવા માટે અમે શું કરીએ? કશું કરવા નહીં. આજે આયા ફરી વાર કે મને તો ત્યાં કે તપાસ કર્યા કરવાની. દાદાજી આયા છે તો એ ક્યાંક આયા છે અને જ્ઞાન આપવાનું છે ત્યારે આવી બેસી જવાનું. બીજું કશું કરવાનું નથી. તો અમે 12 મહિના મહેનત કરવાની છે કે એવું તો કઈ છે નહી. તમને દરેકથી એટલું લાખ લાખ અવતાર નું એક લાખ શાંતિ જોઈ છે એ પ્રમાણે લાખ અવતારે દ્રષ્ટિ બદલાય એવી નથી. બેન કે છે એમને છે તો શરીર આખું વાત થી બહુ દરદ થાય છે. શરીર દેહ છે તો વાત થી બહુ દરદ માં રહે છે. એમને દરદ ને બહુ એમને હેરાનગતિ છે. તો કે અમે એવું આખો વખત એવું રહ્યા કરે કે ક્યારે આ બધાથી છૂટી અને શાંતિ મળે. શાંતિ એટલે નહીં, શાંતિ તો પૈસા કમાય હોય ત્યાં નહીં મળે, હોટલ માં ચા પી હોય ત્યાં શાંતિ મળે. અહીં તો આનંદ મળશે, પરમાનંદ. એટલે સમાધિ જેવું સુકરે છે, સમાધિ જેવું સુકરે છે. બાકી જગત આખું આખું ને વ્યાકુળ, આખું વ્યાકુળ આખું વ્યાકુળ વ્યાકુળ થયા જ કરે, આકુરતા વ્યાકુરતા. આ નિરાકુરતા છે. શું છે નિરાકુરતા નું સુખ? એક ક્ષણ વાર જે જોયું નથી, જો જોયું હોય તો કર્મ બધે નહીં. શું કહ્યું? શરીર અને મન ની અશાંતિ દૂર કરવી છે, શાંતિ જોઈએ છે. અશાંતિ તો દૂર થઈ જશે, પછી મોક્ષ નો આનંદ રહેશે. રોજ મનમાં એમ થાય કે આ છૂટી ગયા. આપણા જીવનમાં ધ્યાન ની કેટલી જરૂર છે? કયા જીવનમાં? પોતાના દરેક પોતાના જીવનમાં ધ્યાન ની કેટલી જરૂર છે? ધ્યાન શું છે જાણવું છે. ધ્યાન કોને કહેવામાં આવે છે સમજ ને? ધ્યાન કહો તમે? ધ્યાન કોને કેવું અને ક્યારે કરવું? હા, એ તો બધું જોયે ને. લોકો જયારે ધ્યાન કહે છે ને, એ ખરેખર ધ્યાન નથી હોતું. એવી દ્રષ્ટિ બતાવો. લોક ભાષામાં ધ્યાન કહેવાય છે. ધ્યાન માં અહંકાર થતો નથી. અહંકાર હોય તો ધ્યાન ના હોય, એકાગ્રતા હોય. તમને સમજાય વાત? બહુ જૂની વાત. કહેવાનો અર્થ એમ છે કે આપણે દરેક બધાની અંદર ધ્યાનમાં જ છીએ, પણ અહંકાર છે એટલે ધ્યાનમાં નથી. જયારે ધ્યાનમાં બેસી છીએ ત્યારે ભગવાન મહાવીર ભગવાન ધ્યાનમાં બેસી છીએ. એમ પણ કે છે કે એકાગ્રતા માની. મહાવીર ભગવાને ચાર પ્રકાર નું ધ્યાન કર્યો, એથી પાંચમા પ્રકારનું કોઈ ધ્યાન નથી. ભગવાને ચાર પ્રકારનું ધ્યાન કર્યું. તમે કોઈ તમારી ઓછા વાળી બહેન હોય નથી ને? એકાગ્રતા થાય બહુ તારે. ધર્મ ધ્યાન કેવી રીતે થાય? કે તમને કે હીરાબેન અક્કલ વગર ના છે ને મારો. ધ્યાન તો પરિણામ છે. શું છે? પરિણામ. તમે કશું નહીં પૂછતા ચાલશે. હા, એને કશું નહીં. એક કલાકમાં હું પ્રાપ્ત થશે. કર્મ કેટલા પ્રકાર ના હોય છે? કર્મ કયા કર્મ? ભગવાન પણ બધા કર્મ ભેગો કરી ભગવાન આઠ પ્રકાર નો કયો? કર્મ તો બધા બઉ જાત જાત ના છે. તે આઠ પ્રકાર નો બધા એને આમ થપ્યો થપ્યો કઈ નાખી દીધી દીધી તો આઠ પ્રકાર નો થયો. આઠ પ્રકાર જુદી જુદી થપ્યો મૂકી દીધું. જ્ઞાનાવરણ દર્શનાવરણ મોહની અંતરાય. અને આ જે કર્મ છે અનેક જન્મના એક જ વખત ભોગવતા નથી, અનેક જન્મ લેવા પડે છે. આ જે કર્મો છે તે આ એક જ જન્મ માં ભોગવતા નથી એટલે અનેક જન્મ લેવા પડે છે ને એને ભોગવવા માટે. એક જ જન્મ બધા પૂરા થઈ જાય છે કર્મ. બીજા જન્મ જો રહેતા હોય ને તો કોઈનો મોક્ષ ના થાય. માવી ને બીજા જન્મ નો કર્મ રહેતો હોય ને તો બીજો જન્મ તો ક્યાંય થાય. પણ જ્યાં સુધી કર્મ પૂરા ના થાય ત્યાં સુધી મોક્ષ ક્યાં છે? જ્યાં સુધી કર્મ પૂરા ના થાય ત્યાં સુધી મોક્ષ ક્યાં છે? મોક્ષ ની વાત ક્યાં ગઈ? કર્મ પૂરા થાય તાર દેહ છૂટે. એ ભવ નો કર્મ જયારે પૂરો થાય તારે ભવ છૂટે. મોક્ષ ની વાત જ ક્યાં કરી? બીજા નવા કર્મ બંધ જ ગયેલા હોય. કેવું? એ તો કઉ છું. નવા બંધે ગયેલા, જૂના બીજા કઈ પાછલા નથી આવતા. નવા કર્મ ના બંધાય એના માટે આપણે શું કરવાનું? અત્યારે શું બાંધી રહ્યા તમે? અત્યારે વાત કરો છો ને એકડે પુણ્ય કર્મ બધી રહ્યા છે, પુણ્ય નું કર્મ બધી રહ્યા છે, પુણ્યાનું બધી પુણ્ય નું કર્મ બધી રહ્યા છે, પુણ્ય પણ નહીં બાંધી. અને અત્યારે એ બાંધી રહ્યા નથી, ક્યાં બાંધી રહ્યા નથી, ક્યાં બાંધી રહ્યા નથી, તમે ત્રણ જણ બાંધી રહ્યા છો. એમાંથી પણ મુક્તિ મળવી જોઈએ. એમાંથી પણ મુક્તિ મળવી જોઈએ. હા, એ બધી મુક્તિ, મુક્તિ તો પૂરેપૂરી. મુક્તિ કોનું નામ? કોઈ જગ્યાએ બંધન નહીં. તમે કાગળ લખી લાગ્યો ને આટલી જગ્યાએ મને મુક્તિ મળી જાય, બધી જગ્યાએ પાસ. રામ રામ લખે, રામ રામ લખે છે, રામ રામ લખે છે. મુક્તિ મુક્તિ છે. તારે શું કે લોકો એમની સ્થિતિ સારી નથી એમ કે? ના, બઉ સુખી છે એમ કે. આજુબાજુ પાડોશી વાળા બધા સુખી છે એમ કે. પોતે પોતે એક્સેપ્ટ ના કરે, લોકો કે તો એક્સેપ્ટ ના કરે. લોકો આપણે કે સુખી છે. મેં મારી જાતનો સવાલ કર્યો હતો આ 1952-53 માં કે તમે જે દુઃખી છો તે તમારે પાડોશી પર પૂછવા જાય કે અંબાલાલ દુઃખી છે તો લોકો શું કે છે? કે નહીં તો બહુ સુખ્યા છે, કૂતરો હાથું ખાય એવું છે. અને તમે તારી જાતે દુઃખી માની બેઠા છો. હાથું ચાયા કરે ને એનું જોઈ નીકળતો એને. કૂતરો હડકું ચાવે એના જેવું છે. કૂતરો હડકું ચાવે એના જેવું છે. ના પણ દુઃખ સુખ ને ભાન જ નથી કશું. પુણ્ય ભોગવતા નથી આવડતું. એ વાત સાચી. દુઃખ ભોગવતા નથી આવડતું. પુણ્ય ભોગવતા નથી આવડતું. સુખમાં દુઃખ જે દુઃખ કર્યા કરે છે. સુખમાં લાભ લેતા નથી આવડતું. ઓછું નથી લાગતું. એ થઈ ગયા છે. આજે દુષ્મકાળના દિવસે જે છે એના ભોગવતા નથી આવડતું. આરસી પાસે પૂછે ત્યાં કે બઉ સુખી છે આ લોકો તો. પોતે પોતે પોતાની મેરે પોતાના માપ કરે. કારણ કે એટલી બધી મોહ દ્રષ્ટિ થઈ ગઈ છે કે મોહ માં તન્માયાકાર થઈ ગયા છે. મોહ થી અહંકાર જુદો રહેવો જોઈએ. શું રહેવું જોઈએ? મોહ થી અહંકાર જુદો રહેવો જોઈએ. હા, અહંકાર ને મોહ સાથે નહીં. મોહ ની થી અહંકાર ને જુદો રાખવો જોઈએ કે આટલા બધા મોહ ઉત્પન્ન થાય છે, કઈ જાત ની આ વાત કહેવાય, એવું અહંકાર હોવો જોઈએ. કેવો એવો અહંકાર? અહંકાર અહંકાર કે જેવી દેવી વસ્તુ નથી. અહંકાર તો બધું સોલ્યુશન લાવ્યો છે ટુકડા. જે જે વસ્તુ નથી એટલા માટે તમે ફોરેન ના લોકો આવે કે અમને મોક્ષ માર્ગ સમજાવો. જીવ અને આત્મામાં શું ફેર છે? જીવ અને આત્મા બે માં ફેર શું છે? સંસાર દશામાં હશે ત્યાં સુધી જીવ છે, મરે છે ત્યાં સુધી જીવ કહેવાય. સંસાર દશામાં જ્યાં સુધી છે હું સંસારી છું ને સંસાર દશા માને છે ત્યાં સુધી એ જીવે છે અને મરે છે. શું થાય છે? ત્યાં સુધી એ જીવ કહેવાય. અને જીવવા મરવાનું બંધ થયું ત્યાંથી શિવ કહેવાય, શુદ્ધાત્મા કહેવાય. આત્મા અને જીવનો તફાવત કઈ રીતે? શું કે છે? આત્મા અને જીવનો તફાવત કઈ રીતે? એ ત્યાં કહ્યું ને કે જીવ જીવ હંમેશા સંસારી હોય. કેવો હોય? એટલે જીવે મરે હંમેશા. જીવે ને મરે, જીવે ને મરે, જીવે ને મરે, જીવે ને મરે. તો કર્મ સહિત હોય અને પેલો આત્મા કર્મ રહિત હોય. એક શરીર માંથી નીકળી ને બીજા શરીર માં ચાલુ જાય જીવ. હા, અને આત્મા એ પ્રમાણે ચાલુ જાય. શું કે છે? જીવ અને આત્મા બંને એક શરીર માંથી નીકળી જીવ અને આત્મા એક શરીર માંથી નીકળી ને બીજા શરીર માં જતા રહે છે. મરે ત્યારે જીવ આત્મા એકલો નહી, બીજું બધું નહીં જોડે જવાનું, કર્મ બરમ બધા જવાના, બધું જોડે જવાનું, બધું આખું રસાલો જવાનું. હા, જ્યાં સુધી મુક્તિ ના થાય, કર્મ થી રહીત ના થાય ત્યાં સુધી જોડે જોડે કરેલા કર્મ જોડે જોડે. અત્યારે તમે કર્મ કરો છો બધા, એ કોજી રૂપે છે. કેવા છે એ? જયારે આ દેહ છૂટશે ત્યારે કોજી જતા તો ઇફેક્ટિવ રૂપે થશે. શું થશે? ઇફેક્ટિવ રૂપે. ઇફેક્ટિવ રૂપે આ મન વચન ગાય ઇફેક્ટિવ છે. મન વચન ગાય ઇફેક્ટિવ છે એટલે ભાઈ કોજીજ ઉત્પન્ન થાય છે. પાછો કોજીજ અને ફેક્ટ, ઇફેક્ટ અને કોજીજ, કોજીજ અને ફેક્ટ, ઇફેક્ટ અને કોજીજ, એ રીતે પુનર્જન્મ બધું ચાલ્યા કરે છે. હા, બસ હવે અમે કોજીજ બની કરી દઈએ. આ રસી પેલી કોજીજ બની કરી દઈએ. એટલે એ તો માન્યતા જ્યાં સુધી છે ત્યાં સુધી જીવ માન્ય ત્યાં છે ત્યાં સુધી આપડી બિલીફ છે. એ તો આત્મા ને એક જ છે બધું. જીવ આત્મા એક જ છે. હા, એટલે શરીર ને કઈ દુઃખ થાય છે ત્યારે જીવ ને આત્મા ને દુઃખ. શરીર ને દુઃખ થાય એટલે જીવ ને દુઃખ થાય. શરીર ને દુઃખ થાય શરીર ને મારું માને છે જીવ તો થાય છે ને. શરીર માંથી આમ નીકળી ગયું બધું થાય. અને હું જ છું મારું શરીર ને માને છે. શરીર ને પોતે મારું માને છે ને બધું હું જ છું એમ કે છે. એટલે એની અસર થયા વગર જ નહીં. એટલે જ છે જ્ઞાન હોય તેને છે તે બે અસરો ના થાય, મન ની અને વચન ની. એ ખરું જ્ઞાન. હે? એ ખરું જ્ઞાન. હા, પણ એ બે અસર ના થાય. દેહ ની અસર તો એને થાય. આપડે દાઢી દુખતી હોય તો જ્ઞાન ને નહીં ખબર પડે. પેલા જ્ઞાન તો ત્યાં પહોંચી જાય ને. જ્ઞાન તંતુ જ્ઞાન તંતુ ત્યાં પહોંચી જાય ને પેલા, ત્યારે તો શરીર ની વેદના ની ખબર પડે છે. સંભાવે શાંતિ થી સહન કરી લે. એ તમે કહો છો. બાકી કોજીસ અને ઇફેક્ટ આ મન વચન કાય ઇફેક્ટિવ છે એટલે કોજીસ ઉત્પન્ન થાય છે. એક અવતાર પૂરતી ઇફેક્ટ બંધાય છે. અમારા આજ્ઞા પાળા છેલ્લા પૂરતી. તે છતાં ત્યાં આગળ તીર્થંકર ની પાસે ભોગવવી પડશે. સ્થૂલ વેદના આપડે કોક ને કરી હોય, સ્થૂલ કોક ને દુઃખ દીધું હોય, તે સ્થૂલ માં સ્થૂલ ભાગ બોજે છે. એનો આપણને એક્ઝેક્ટ તેનું તે રિઝન થાય છે. એક બે બાબત બધું રિઝન વિથ થેન્ક્સ જેવું છે. જેટલું આપ્યું એનાથી વધારે મળે. કોઈને દુઃખી કર્યા હોય એના કરતા વધારે દુઃખી. કોઈને દુઃખી કર્યા હોય તો વધારે દુઃખી થઈને પણ પૂરું કરવાનું. સ્થૂલ દુઃખ દીધું હોય તો સ્થૂલ આપણને મળે. સુખમાં દીધું હોય તો સુખ. જો ટોણા માર્યા હોય તો પછી એવું દુઃખ મળે, માનસિક દુઃખ મળે. ટોણા માર્યા છે લોકો. પથ્થર મારે સારો પણ ટોણા મારે ખોટું. આપનો સગામ, આપનો સમાગમ કયા પુણ્ય થી થાય? આપનું સમાગમ કયા પુણ્ય થી થાય? સમાગમ આપણો, આપનો સમાગમ કયા પુણ્ય થી થાય? બહુ મોટા મોટું પુણ્ય અનુબંધી પુણ્ય કહેવાય. પુણ્ય અનુબંધી પુણ્ય. અમે એવું કર્યું હશે કે બહુ જૂજ હોય માણસો ભાઈ બધા સિલેક્ટ હોય નઈ. અમે એવું ગયા જન્મ કર્યું હશે. એવું કરેલું તા તેથી ભેગા થાય ને. ભેગા ના થાય જ્ઞાની પુરુષ ના તો પાડોશી લાભ નહીં લઈ શકે. કારણ કે એની મતિમંદ નાખવા તે વાત. અને જ્ઞાની પુરુષ ના મત થતા એવું છે ને કે આ મત નથી, એક મત નું મંડન કે ખંડન એવું છે નહીં, આ તો જેટલાનું કલ્યાણ થાય એટલું કલ્યાણ કરી જાઓ એવું છે. અને જ્ઞાની પુરુષ વિતરાગ રહેવાના, એ કઈ છૂટે ખરા કે તમે આવી જ્ઞાન લઈ જાઓ પણ ફરી કાગળ ના લખે. ભગવતે વાસુદેવાય નો અર્થ શું? જે વાસુદેવ શિવશંકર એક્સેપ્ટ કરેલા છે 63 સલાકા પુરુષ ના છે. તીર્થંકરો એક્સેપ્ટ કયા કર્યા કરે? પૂજ્ય લોક પૂજ્ય કોને કોને કહ્યા? કે 63 પુરુષો ને સલાકા પુરુષ, એમાં વાસુદેવ અંદર આવી જાય. હવે આ કારણે વાસુદેવ કોણ? કૃષ્ણ ભગવાન. આ ભગવાન એટલે એ કૃષ્ણ ભગવાન ને પહોંચે, નમો ભગવત વાસુદેવ, એના એમના દેવ લોકો ને પહોંચે, એમના દેવ દેવ હોય ને તેનું પહોંચી જાય. પણ લોક પૂજ્ય કહેલું છે આપડે ભગવાને, શું કહેલું છે? 63 સલાકા પુરુષો પૂજ્ય છે કે છે એવું આપણે સલાકા પુરુષ વાંચેલું છે ને બધું, તમે વાંચેલું છે ને બધું? કયા કયા? 24 તીર્થંકરો પછી 12 ચક્રવર્તી, 24 ને 12 36, આ બધા લોક પૂજ્ય. એના માટે આપણે પૂજામાં લઈ શકાય, શું આપ સમજાવો ને? જૈનો થી લઈ શકાય, બધાથી લઈ શકાય, કારણ કે એ સલાકા પુરુષ છે એટલે નજીક ના કાળમાં જ મોક્ષ જનારા છે. શું છે? સલાકા એટલે નજીક માં જનારા, મોક્ષ જનારા. એટલે 24 તીર્થંકરો, 12 ચક્રવર્તી, 36 પછી 9 વાસુદેવ, પછી 9 પ્રતિ વાસુદેવ, 9 વાસુદેવ એટલે આ છે તે લક્ષ્મણજી વાસુદેવ હતા, અને રાવણ છે પ્રતિ વાસુદેવ હતો. રાવણ ને ભગવાને પૂજવાનું કહ્યું છે, તેના લોકો એ લોકો બાળ છે ને, કૂતરા બાળ છે ને, રાવણ ને પૂજવાનું કહ્યું છે. એટલે આ લોકો ને સમજણ બહાર હોય ને તો બધું ઊંધું બાફી નાખે છે. એટલા માટે અમે મંત્રો ભેગા મૂક્યા છે, બધું એનું શાંતિ થઈ જાય બિચારા. આ તો મંત્રો વેચી નાખ્યા છે આ લોકોએ, વેચવામાં કઈ બાકી રાખ્યું નથી. અને દિગંબર ક્ષેત્ર બનવું હોય તે વેચી નાખેલું, સ્થાનકવાસી હોય તે વેચી નાખેલું, બધું વેચ્યા જ કર્યું છે આ લોકોએ. અમારે શાંતિ થાય એવું ઉપાય કર્યો નથી. નમો ભગવતે વાસુદેવ, તમને સમજમાં આવ્યું? ઓમ નમો શિવાય એટલે, ઓમ નમો શિવાય એટલે શિવાય એટલે કલ્યાણકારી જેટલા પુરુષો છે બધાને નમસ્કાર. શું શિવાય એટલે? જે શિવ રૂપ થયા છે કલ્યાણકારી પુરુષો બધાને નમસ્કાર છે. ઓમ નમો લોહીએ જેવું, હા ઓમ નમો લોહીએ સર્વ સાવ, નમો લોહીએ સર્વ સાવ નમજી. એ બધા સાધુઓને, સાધુ છે, સાધુ આ સાધુ ના કહેવાય. સાધુ આપણે જે આત્મદશા સાધે એ સાધુ કહેવાય. સાધુ ની વ્યાખ્યા શું? કે આત્મદશા સાધતા હોવાથી આપણે કઈ રીતે નક્કી કરી શકીએ? આપણે નક્કી કરવાનું છે, આપણે નમસ્કાર છે એટલે આપણે કઈ રીતે નક્કી કરી શકીએ કે આત્મદશા સાધે છે કે નહીં? હા, તે આપણે એના બાધક ગુણ જોઈ લઈએ એટલે ખબર પડી જાય. આત્મદશા સાધનારો માણસ સાધક એકલો જ હોય, બાધક ના હોય. બાધક ના હોય, બાધક એટલે જે ખોટ ખાય એવો ધંધો હોય, હા જે ખોટ ખાવાનો ધંધો એનો ના હોય. એકલું કમાણી કરે 50 રૂપિયા તો 50 રૂપિયા કમાણી કરે, પણ બીજી સાથે ખોટ ખાવાનું નહીં. અને સાધક બાધક શું? આ સાધુઓ સાધક બાધક છે. આમ સાધના કરીને 300 રૂપિયા કમાય, પછી બાદલા કરીને 400 રૂપિયા ખોઈ નાખે, પછી બાધક થઈ ગયું. એટલે સાધક બાધક છે ત્યાં આગળ ભગવાન ના સાધુ નહીં, આત્મદશા સાધે એ સાધુ. ભગવાન ની વાત બધી વૈજ્ઞાનિક દ્રષ્ટિ છે, એમાં કશું પોલ નથી એમાં. પણ જે સમજવી પૂરે જ્ઞાની માર્ગ સમજવી જોઈએ. કે તપ ને ક્યાં સુધી સમજવું? તપ તો બાહ્ય તપ જે છે ને, બાહ્ય તપ તે બધા મોક્ષે જવાને કઈ લેવા દેવા નથી. બાહ્ય તપ જે લોકો દેખી જાય આપણો તપ, એ મોક્ષ માં જવાનું કામ લાગતો નથી. એ તો અહીંયા આગળ એનું ફળ મળ્યા કરે તપ નું, ભૌતિક સુખો. તો ભગવાન મહાવીરે હંમેશા ત્રણ ઉપવાસ કરીને જ એક વખત જમ્યા છે. ભગવાન મહાવીર તો હંમેશા ત્રણ ઉપવાસ કરીને એક વાર જમ્યા છે. મહાવીર ભગવાન ત્રણ ઉપવાસ કરીને એક દાડો જમ્યા છે હંમેશા. ભગવાન જે કરતા હતા ને તે ઉદય કર્મ ભોગવતા હતા. શું કરતા હતા આપ સમજા ને? એ કરતા નતા, એ તો ઉદય કર્મ જ ભોગવે, કોઈ દાડો કરે નહીં. અમે અત્યારે ઉદય કર્મ જ ભોગવીએ, કરીએ નઈ. ઉદય કર્મ જે આવે તે પણ. અચ્છા, તો આ લોકો જે કરે છે એ ઉદય ની ભાવના થી તો કરે છે ને? નહી, એમને ઉદય કર્મ કરાવે છે. ગત જન્મ નું કરવું પણ એ અહંકાર કરે છે, મેં કર્યું. શું કે છે, શું થાય? સમજો કે હું મને મારે કરું છું તે વખતે મારી તો ભાવના એવી છે કે મારે મોક્ષે જવું છે. પછી તો એના પડે પડે ને એ આપણને. જો કે આ જે બાહ્ય દેખેતી વસ્તુ છે ને તેનું ફળ તો આપણને ભૌતિક મળી જ જાય. પણ ભૌતિક નથી જોઈતું, નથી જોઈતું છતાં માટે તમે ભૌતિક નથી જોઈતું છતાં ભૌતિક લેવું પડે. અને તમે ભાવના કરી હોય કે મારે તો મોક્ષ નું ફળ જોઈએ છે આમાંથી, આ તપ થી, તો એનાથી તમને સહનશીલતા અને બધી શક્તિઓ બધી વધી જાય. તો આ જો ને, એટલે મોક્ષ નું સુખ, મોક્ષ નું જે તપ છે ને તે સહન કરવાની શક્તિ આવે. મોક્ષ નું તપ